દરેક દિવસ આપણને એક જ પ્રશ્ન પૂછે છે, આજે શું કર્યું? મોટું સપનું એક જ દિવસે પૂરું નથી થતું, પણ રોજનું નાનું કામ એને જીવંત રાખે છે. દરરોજ થોડી મહેનત, થોડી શિસ્ત અને થોડી ઈમાનદારીથી કરેલું કામ એ જ લાંબી દોડની તૈયારી છે. એક પાનું વાંચવું, એક પગલું આગળ વધવું, એક ભૂલમાંથી શીખવું, આ બધું નાનું લાગે છે, પણ સતત ચાલે તો પરિણામ મોટું આપે છે. જે લોકો એક જ દિવસે જીતવા માગે છે તેઓ થાકી જાય છે, પણ જે લોકો રોજ થોડું થોડું આગળ વધે છે તેઓ અંતે જીતે છે. કાલની ચિંતા છોડી આજે માત્ર આજનું જ કામ સાચી અને સારી રીતે કરીએ. મિત્રો, યાદ રહે, રોજનું નાનું કામ જ આપણને લાંબી દોડ જીતાડે છે.